શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 17 માર્ગશીર્ષ પૂર્ણિમાથી આરંભ થનારા લક્ષ્મીનારાયણ વ્રતની ઉદ્યાપન સહિત વિધિ અને મહિમા. શ્રી સનકજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું. સાંભળો, તે તમામ પાપોને દૂર કરનારું પુણ્યપ્રદ તથા સંપૂર્ણ દુઃખોનું નાશક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તથા સ્ત્રી આ બધાની સમસ્ત મનોવાંછિત કામનાઓને સફળ કરનારું તથા સંપૂર્ણ વ્રતોને ફળ આપનારું છે. તે વ્રતથી દુઃસ્વપ્નોનો નાશ થઈ જાય છે. તે ધર્મ અનુકૂળ વ્રત દુષ્ટ ગ્રહોના પ્રકોપથી રક્ષણ કરનારું છે. તેનું નામ છે પૂર્ણિમા વ્રત. તે પરમ ઉત્તમ તથા સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે. તેના પાલનથી પાપોના અસંખ્ય સમૂહો નષ્ટ થઈ જાય છે. માર્ગશીર્ષ માસની પૂર્ણિમા તિથિએ સંયમ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રીય આચાર પ્રમાણે દાંતણ કરીને સ્નાન કરવું, પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને શુદ્ધ થઈને મૌન ધારણ કરીને ઘરમાં આવવું, હાથ પગ ધોઈને આચમન કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરવું અને સંધ્યા વંદન, દેવપૂજા વગેરે નિત્ય કર્મ કરીને સંકલ્પપૂર્વક ભક્તિભાવથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. વ્રતી પુરુષે નમો નારાયણાય આ મંત્રથી આહ્વાન, આસન તથા ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક ભગવાનની અર્ચના કરવી અને એકાગ્ર ચિત્તે ગીત, વાદ્ય, નૃત્ય, પુરાણ પાઠ તથા સ્ત્રોત્ર વગેરે દ્વારા શ્રીહરિની આરાધના કરવી. ભગવાનની આગળ ચારેકોર વેદી બનાવવી, જે એક હાથની લંબાઈ પહોળાઈની હોય તેના પર ગૃહ્ય સૂત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અગ્નિની સ્થાપના કરવી અને તેમાં આજ્ય ભાગાંત કહેતા અગ્નિસ્થાપન પછી ડાબા હાથમાં સ્ત્રુઓ લઈને જમણું ઘૂંટણ જમીન પર મૂકીને બ્રહ્માથી અન્વારંભ કરીને ઘીની જે ચાર આહુતિઓ આપવામાં આવે તેમાં બે આહુતિઓની આધાર સંજ્ઞા છે અને બાકીની બે આહુતિઓને આજ્ય ભાગ કહે છે. પ્રજાપતયે સ્વાહા, આ મંત્રથી પ્રજાપતિને માટે જે ઘીની અખંડ ધારા આપવામાં આવે છે તે પૂર્વ આધાર છે. આ અગ્નિના ઉત્તર ભાગમાં પ્રજ્વલિત અગ્નિમાં જ આપવામાં આવે છે. એ જ પ્રમાણે અગ્નિના દક્ષિણ ભાગના ઇન્દ્રાય સ્વાહા મંત્રથી પ્રજ્વલિત અગ્નિમાં ઇન્દ્રને માટે જે અવિચ્છિન્ન ઘીની ધારા આપવામાં આવે છે તેનું નામ ઉત્તર આધાર છે. ત્યાર પછી અગ્નિના ઉત્તરાર્ધ પૂર્વાર્ધમાં અગ્નયે સ્વાહા આ મંત્રથી અગ્નિને માટે જે ઘીની એક આહુતિ આપવામાં આવે છે તેનું નામ આગ્નેય આજ્ય ભાગ છે. અને અગ્નિના દક્ષિણાર્ધ પૂર્વાર્ધમાં સોમાય સ્વાહા આ મંત્રથી સોમને માટે આપવામાં આવતી આહુતિનું નામ સૌમ્ય આજ્ય ભાગ છે. એટલે તેના પર ગુહ્ય સૂત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અગ્નિની સ્થાપના કરીને તેમાં આજ્ય ભાગાંત, એટલે જે આપણે વર્ણન કર્યું ઉપર તે મુજબ આજ્ય ભાગાંત હોમ કરીને પુરુષ સૂક્તના મંત્રોથી ચરુ, તલ તથા ઘી દ્વારા યથાશક્તિ 1, 2, 3 વાર હોમ કરવો. સંપૂર્ણ પાપોની નિવૃત્તિને માટે પ્રયત્નપૂર્વક હોમ કાર્ય સંપન્ન કરવું જોઈએ. પોતાની શાખાના ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પ્રાશ્ચિત વગેરે બધા કાર્ય કરવા, પછી વિધિવત હોમની સમાપ્તિ કરીને વિદ્વાન પુરુષ શાંતિ સુક્તનો જપ કરે. ત્યાર પછી ભગવાનની સમીપ આવીને ફરી તેમની પૂજા કરવી અને પોતાનો ઉપવાસ વ્રત ભક્તિપૂર્વક ભગવાનને અર્પણ કરવો. પૂર્ણમાસ્યામ નિરાહાર સ્થિત્વા દેવ તવાગ્નયા ભોક્ષ્યામી પુંડરીકાક્ષ પરે અહની શરણમ ભવ. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 18 શ્લોક 13. અર્થાત, હે દેવ, હે પુંડરીકાક્ષ, હું પૂર્ણિમાએ નિરાહાર રહીને બીજા દિવસે તમારી આજ્ઞાથી ભોજન કરીશ, તમે મારા માટે શરણ થાઓ. આ પ્રમાણે ભગવાનને વ્રત નિવેદન કરીને સંધ્યા સમયે ચંદ્રોદય થયા પછી પૃથ્વી પર બંને ઘૂંટણો ટેકવીને શ્વેત પુષ્પ, અક્ષત, ચંદન અને જલ સહિત અર્ધ હાથમાં લઈને ચંદ્રદેવને સમર્પિત કરવો. શિરોદાણ વશંભૂત અત્રિ ગોત્ર સમુદ્ભવ ગૃહારાધ્યમ મયા દત્તમ રોહિણી નાયક પ્રભો. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 18 શ્લોક 15 કહે છે કે, અર્થાત, હે ભગવાન રોહિણી પતે, તમારો જન્મ અત્રિકુળમાં થયો છે અને તમે ક્ષીરસાગરથી પ્રગટ થયા છો, મારા અર્ધ્યનો સ્વીકાર કરો. હે નારદજી, આ પ્રમાણે ચંદ્રદેવને અર્ધ્ય આપીને વ્રતિ પૂર્વાભિમુખ ઉભા રહીને ચંદ્રમા તરફ જોઈને હાથ જોડીને પ્રાર્થના કરો. નમઃ શુક્લા શુક્લામ શવે તુભ્યમ દ્વિજરાજાય તે નમઃ, રોહિણી પતયે તુભ્યમ લક્ષ્મી ભાત્રે નમો અસ્તુ તે. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય 18, શ્લોક સંખ્યા 17. અહીં જે અધ્યાય 18 છે અને આપણે વાંચવામાં 17 આવે છે, તેનો ભેદ એટલો જ છે કે આપણે અનુક્રમણિકા પ્રમાણે લઈ રહ્યા છીએ અને અહીંયા જે ભાષાંતર કરેલું છે એ પ્રમાણે છે. અર્થાત કે હે ભગવાન, તમે શ્વેત કિરણોથી સુશોભિત થાઓ છો, તમને નમસ્કાર છે. તમે દ્વિજોના રાજા છો, તમને નમસ્કાર છે. તમે રોહિણીના પતિ છો, તમને નમસ્કાર છે. તમે લક્ષ્મીજીના ભાઈ છો, તમને નમસ્કાર છે. ત્યારબાદ પુરાણ શ્રવણાદિ દ્વારા જીતેન્દ્રિય તથા શુદ્ધ ભાવથી રાત્રે જાગરણ કરવું, પાખંડીઓની દૃષ્ટિથી દૂર રહેવું, પછી પ્રાતઃકાળે ઉઠીને પોતાના નિત્ય નિયમોનું વિધિપૂર્વક પાલન કરવું, ત્યાર પછી પોતાના વૈભવ અનુસાર ફરી ભગવાનની પૂજા કરવી, ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સ્વયં પણ શુદ્ધ ચિત્તે પોતાના ભાઈ બંધુઓની સાથે ભોજન કરવું, ભોજન સમયે મૌન રાખવું. આ જ પ્રમાણે પોષ વગેરે મહિનાઓમાં પણ પૂર્ણિમાનો ઉપવાસ કરીને ભક્તિયુક્ત થઈને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી. આ પ્રમાણે એક વર્ષ પૂરું કરીને કાર્તિકની પૂર્ણિમાના દિવસે ઉદ્યાપન કરવું. ઉદ્યાપનનું વિધાન તમને બતાવું છું. વ્રતી પુરુષ એક પરમ સુંદર ચારેક ઓર મંગલમય મંડપ બનાવે, જે પુષ્પ લતાઓથી સુશોભિત તથા ચંદરવો અને ધજા પતાકાઓથી સુસજ્જ હોય. તે મંડપ અને દીવાઓને પ્રકાશથી વ્યાપ્ત હોવો જોઈએ. તેની શોભા વધારવા માટે નાની નાની ઘંટડીઓથી સુશોભિત ઝાલર ઝૂલ લગાવી દેવી જોઈએ. તેમાં કિનારે કિનારે મોટા અરીસા અને ચામર લગાવી દેવા જોઈએ. કળશોથી તે મંડપ ઘેરાયેલો રહે. મંડપના મધ્યભાગમાં 5 રંગોથી સુશોભિત સર્વતોભદ્ર મંડપ બનાવેલું મંડલ બનાવવું. હે નારદજી, તે મંડલ પર જળથી ભરેલો એક કળશ સ્થાપિત કરો, પછી સુંદર પાતળા વસ્ત્રથી તે કળશને ઢાંકી દેવો. તેના ઉપર સોના ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મીનારાયણની પરમ સુંદર પ્રતિમા બનાવીને સ્થાપિત કરવી. ત્યાર પછી જીતેન્દ્રિય પુરુષ ભક્તિભાવથી ભગવાનને પંચામૃત દ્વારા સ્નાન કરાવે અને ક્રમશઃ ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી તથા ભક્ષ્ય ભોજ્ય વગેરે નૈવેદ્યો દ્વારા તેમની પૂજા કરીને ઉત્તમ શ્રદ્ધાપૂર્વક રાત્રે જાગરણ કરે. બીજે દિવસે પ્રાતઃકાળે પૂર્વવત ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક અર્ચના કરે, પછી દક્ષિણા સાથે પ્રતિમા આચાર્યને દાન કરી દે અને ધન વૈભવ હોય તો બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન અવશ્ય કરાવે. ત્યાર પછી એકાગ્ર ચિત્ત વિદ્વાન પુરુષે યથાશક્તિ તલનું દાન કરવું અને તલનો જ વિધિપૂર્વક અગ્નિમાં હોમ કરે. જે મનુષ્ય આ પ્રમાણે સારી રીતે લક્ષ્મીનારાયણનું વ્રત કરે છે, તે આ લોકમાં પુત્ર પોત્રોની સાથે મહાન ભોગ ભોગવીને સર્વ પાપોથી મુક્ત થઈને અનેક પેઢીઓ સાથે ભગવાનના વૈકુંઠધામમાં જાય છે, જે યોગીઓને માટે પણ દુર્લભ છે. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.